રાત્રે પસંદ બેન નો પ્રશ્ન હતો કે માણસ નું બ્રેઇન ડેમેજ થયું હોય અને બેભાન અવસ્થામાં હોય તો એને દુઃખ તો પડે ને, ભોગવે તે કેવી રીતે ભોગવે? દાદા એ કહ્યું ને કે અજાણતા કરેલા પાપો અજાણતા ભોગવે. હવે જે માણસ નું મગજ ડેમેજ થઈ ગયું અને એ બેભાન થઈ રહ્યો છે 2-3 મહિના થી, તો એ અજાણતા ભોગવી રહ્યો છે, તો એ માણસ જનાવર જેવો કેવાય કે માણસ કેવાય? કેવી રીતે ભોગવી રહ્યો છે? જાનવર જેવો કે જાનવર કરે ને બેભાન પણ એટલે જાનવર પણ, જાનવર બેભાન ના હોય. દાદા બીજો સવાલ છે કલાબેન નો કે રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે અને તેથી જગત તથાનું તત્વજ્ઞાને કરીને દર્શન કરું છું, એ જરા સમજાવો. રિયલ એ સિદ્ધાર્થના છે, તત્વ એટલે અવિનાશી. તત્વ એટલે શું સમજે તું? અવિનાશી. જે વિનાશી ના હોય એમ તત્વ, એ અવિનાશી એ સિદ્ધાર્થમાં છે. ને શું કહેવા માંગે છે ને? સમજી ગઈ કે છે. તત્વ એટલે અમે પદાર્થ સમજાતા, રાઈટ? જેટલા તત્વ છે એ બધા અવિનાશી છે, અને તત્વ વગર નું બીજી વસ્તુ છે અવસ્થાઓ, તે બધી વિનાશ. કેમિસ્ટ્રી માં કે ફિઝિક્સ માં તત્વ કહીએ ને, એ નહી. આ તત્વ એટલે અવિનાશ છે, સનાતન ઇટરનલ થિંગ. Between death and rebirth, don't we need about heaven or hell or some place where we discharge? No. We take the pump right away. Again? Chokshila. Dikubhe kello bhai bhai, nadi garen bhai bhai. Nima tevel pati kata karo ne, let me jate. You get it? No. What's that? Kevala amti kachuka kati. Koi yeti aapne. એવું જગત પહેલેથી આવ્યું, આ કઈ નવું બગડી ગયેલું નથી. રામચંદ્ર વખત આવ્યું નહી તો શું કા જંગલ માં જવું પડે? પેલી કઈ કઈ કઈ નું કઈ કઈ નાખ્યું રાતમાં? કોને કઈ નાખ્યું? નામ જ કઈ ગયું, કઈ નું કઈ કઈ નાખ્યું રાતમાં? નહી એવું વાપરવાની હોય સ્કૂલ નું વસ્તુ ને એવું બધું વપરાઈ જાય. બુદ્ધિ વપરાય, મેરે વપરાયા જ કરે, એનો વાંધો નહીં. વધારે વધારે બુદ્ધિ આપડે વાપરીએ છીએ તે ખોટી. વધારે આ તો બુદ્ધિ વપરાયા કર, આખો દડો વપરાયા કર. અહીં બેસાડી નીચે હોય એક ઉપર હોય તો કઈ નીચે બેસાડી ઉપર જ ને. દાદા અહીં બેઠા માટે ઉપર નીચે બેસે બધા, એ બુદ્ધિ વપરાય તારે ને. બુદ્ધિ જ વપરાય દાદા, પણ વધારે બુદ્ધિ હોય ને જે દોડાય પણ કરાવે. ઓવરવાઈઝ છે ખોટી, ઓવરવાઈઝ થાય છે નહીં લોકો? હે તારા કશે ગુનો ના આવે કે ચક્કલ વગર શું એવું કઈ નું પડે, કશે ગુનો ના આવે. હવે ઓવરવાઈઝ કહેવાય, એને પાપ બંધાય ને બધા. કોઈને દુઃખ કરીને સુખ થાય થાય શું? દાદા બધા બધા આપણા મહાત્મા હોય કે ને બધા એમ કે તમે આ બધું આપણાને કહેતા છો તે બધું ફાઇન હોય ને એ કે તમે કંડક્ટર જેવા કહેવાય એન્જિનિયર જેવા કહેવાય તમારી ટ્રેન છે મોક્ષ જાય ને આ બધા બેસે તો બધા કે મને કઈ જાણવું નથી ટ્રેન કેવી રીતે ચાલે પણ આપણે સ્કૂલમાં કે હમણાં બિઝનેસ કે કઈમાં બી એવી રીતે થાય કે આપણને બહુ જાણવું નહીં જોઈએ કે જાણવું જોઈએ બધું આપણે સ્કૂલ વર્ક કરીએ ને એવા બધામાં તો બધું જ પૂછવું જોઈએ કે આ કેમ થાય ને આ કેમ થાય આપણે જે જે રસ્તે જવાનું તે તો પૂછવું પડે બીજા બધા રસ્તા નહીં પૂછવાનું પણ એકદમ ડિટેલમાં પૂછવું જોઈએ કે બહુ નહીં પૂછવું જોઈએ ખાલી આપણે અહીંથી સ્ટેશને જવાનું છે તો બધું પૂછપૂછ કરીને જવું પણ તે સ્ટેશન પર જવાનું પૂછવા એ પૂછીએ અને પાછું પાકિસ્તાન પૂછીએ એનો અર્થ છે પાકિસ્તાનની જરૂર નથી શું બીજા ગામનું પૂછીએ જ્યાં જવાનું નથી તે પણ પૂછપૂછ કર્યાનો છો એટલે જે સ્ટેશન પર આવે એનું છે પૂછવા હા એટલું બીજું નહીં બીજું જે જાણતા હોય તો નહીં જે સ્કોપ હોય ને તે સ્કોપ માં જ રહેવાનું બીજી વાત એવું એ સાચું કે જીની હવે તમને ની મહિલા હોય ઓકે એને ની ખબર કે આઈ ને માય સેપરેટ હોય એને નથી ખબર કે શુદ્ધાત્મા છે પણ એ બધું વસ્તુ જે ચાર્જ કરે બધું ફાઇન કરે એવું સાચી વાત કે બધું ડિસ્ચાર્જમાં બધું ફાઇન આવે કોણ કરી શકે કોબી એકદમ અટેમ્પ્ટ કરે કરવાનું કોઈવાર તો નહીં થાય કોઈ ભૂલમાંથી કઈ વસ્તુ થાય ખરાબ વસ્તુ પણ આ મનથી એમ જ વિચારે કે બધું વસ્તુ ફાઇન જ કરું તો એવું ખરું કે ડિસ્ચાર્જ બધું ફાઇન જ આવે ના એવું કઈ વિચાર તો ફાઇન ના ફાઇન પણ નહીં આવે એવું કશું પણ ડિસ્ચાર્જ ચાર્જ પરથી તો નહીં આવે ડિસ્ચાર્જ છે તો એકદમ ચાર્જ પરથી તો નહીં આવે એટલે જેવું ચાર્જ કરો એવું છે ડિસ્ચાર્જ નહીં આવે રિચાર્જ જે ભૂલો પેલા ચાર્જ ખોટું કરેલું તે બદલ અત્યારે ખોટું આવે તેને પસ્તાવો કરીને છોડી દેવાનું પહેલા એટલે આ જિંદગીમાં કે બે ત્રણ ચાર જિંદગી પહેલા બી હોય એક જ જિંદગી ના પણ આપણી ભૂલો હોય તે ખરેખર ખોટું આવે ને સારું આવે આપણા બ્લન્ડર્સ હોય તો ખોટું પણ આવે હવે નવે સર ખોટું ના થાય પણ જૂનું જ ખોટું હોય તે આવે ને એટલે ડિસ્ચાર્જ સારું આવે ને ખરાબ આવે નિકાલ કરી નાખવાના પણ હજુ મને ખબર નથી પડતી કે આપણે હમણાં બાળગીએ ને મકરો હોય આપણે ભૂલમાંથી એને મારી કાઢીએ એ ને આપણે મકરો જોઈએ ને એમ કહે કે હું મારવાનો એમાં ફેર તો ખરું કે નહીં જેવી રીતે આપણે ડિસ્ચાર્જ થાય એકમાં આપણે એકદમ કહે કે હું મારવાનો છું ને બીજામાં ભૂલથી મરાય જાય તેમાં ફેર તો ખરો કે નહીં કે નહીં તો આપણે ભૂલમાંથી એવું ખરાબ વસ્તુ કરીએ ભૂલમાંથી બ્લન્ડર્સ કરીએ તો એ તો આપણે ડિસ્ચાર્જમાં બહુ તો નહીં કઈ થાય આપણે ખરાબ વસ્તુ પસ્તાવો કરવાનો કઈ પસ્તાવો કરવો આવું ના થવું જોઈએ એટલે કહેવાનું પસ્તાવો કરતા ભૂલ ચૂક તો થઈ જ જાય ને પસ્તાવો કરો થઈ લેશ કે નામ કરી પસ્તાવો એટલે શું દાદા ની પાસે માફી માંગી રહી ફરી ભૂલ નહીં કરું કઈ આવી તો એવું શૈલેશ કરે તારે નહી કરવાનું આવો જય મમતા નું બધું ટોળું જામેલું જ નહીં દાદા બીજું છે મને છે કે નહીં બધા કે મને મોક્ષ જ જવું છે પણ મને હજુ કાચો પડતો છું મેં હમણાં પૂછ્યું કે નહીં કે તમે સારું વસ્તુ કરો તો ડિસ્ચાર્જ સારું થાય, પણ તમે મને કીધું કે અમુક ખરાબી આવે, પણ સારું ખોટું બંને આવે, કારણ કે ડિસ્ચાર્જ એ ઇફેક્ટ છે, ઇફેક્ટ ઓફ કોઝિસ. પણ કોઝિસ તમે દિલથી તમારા ભાવથી ફાઇન હોય તો ઇફેક્ટ તો ફાઇન જ આવે કે નહીં? કેમ નહીં? કોઝિસ સારા હોય તો આવે ને, પણ ભાવથી સારા હોય તો? ભાવથી સારા હોય પણ મૂળ બને તે જોવું પડે ને. પોલીસ વાળા બને છે ને તેને પકડે ને, ભાવ ઘણા હાર હોય, એમાં ચોરી નહીં કરવી, પણ ચોરી હાથ પકડે એટલે પોલીસ વાળા બેસે ને, આપડે ભાવ સારા હોય ચોરી નથી કરવી, પણ પોલીસ વાળા બેસે ને ના બેસે. હા શું? હા એટલે તમે ચોરી કરો પણ તમે એમ કેવો કે ભાવ તો નહીં કરવો, એને ઈચ્છા ના હોય કે મારે ચોરી નહીં કરી, પણ તો બી પોલીસ મૂકી દે. પોલીસ તો કઈ નહીં કે ભાવ તો કે નહીં, તો મૂકી દે. એટલે કાયદો છોડે નહીં, કાયદો છોડે નહીં, ઇફેક્ટ થાય નહીં. તમને મેં કયું સંભાળ નિકાલ કરી નાખ્યો, દુનિયાનો કાયદો તમને છોડે નહીં. પણ મને એવી ખામી છે કે મને છે કે નહીં, અઢાર વર્ષમાં મને કોઈ કચકચ એવું નથી થયું, એટલે આ બધા બીજા કે અમે લાઈફ થી તોબા થઈ ગયા, ફેડઅપ થઈ ગયા, એવું મને હજુ થયું નથી. એટલે હું નથી કહેતો કે મને આની ચિંતા થાય, એટલે ચિંતા તો થાય, પણ અમુક લોકો કહે કે દુનિયાથી ફેડઅપ થઈ ગયા, એવું હજુ હું થયો નથી. થઈ ગયું ફેડઅપ એટલે કંટાળી ગયા, બધી ફાઇલ ત્યાંથી બધા કંટાળી ગયા, એવું હજુ મને ચાન્સ નથી આપ્યું. મોક્ષ જવું છે તો મને શું કહું છું? હું હજુ કંટાળો નથી, તો આમાંથી કહી દેવું છું કે નહીં કે મોક્ષ જવાનું, કે જે લોકો વધારે અનુભવ હોય. મોક્ષ એટલે સ્વતંત્ર, કોઈ દખલ ના થાય. અને આ તો તને પોલીસ વાળા તો પીડી ગાડી આવતો હોય ને, કેવું હોય કે 3 કલાક ઉભો રાખે તો હજી ઉભે ના ઉભરે ઉભરે પોલીસ કે તો કવું પડે કેમ? એમ એ લોકો મોટા માણસ ના, એટલે આપડે સ્વતંત્ર નથી, એટલે પોલીસ ડબલ રહેવો. મોક્ષ એટલે ઇન્ડિપેન્ડન્ટ, ભગવાન નહીં, કઈ ઉપરી નહીં, કોઈ ઉપરી જ નહીં, બો નો બોસ. એવું સારું કે આ બધા ઉપરી હારા નથી ગમતો, તને ઉપરી નઈ શું કરે છે? અરે હું જ કેતો બેન પૈણ જે હા ના પૈણે તો ખોટું ને અંદર લઈ લે એબ્સોર્બ કરે એટલે દાખલા તરીકે એવું ખરું કે જે લોકો કંટાળી ગયા હોય દુનિયાથી ફાયલ્સ ને બધું, તું ઘણા અવતાર કંટાળી ગયેલો, પણ એ તો આ અવતાર ખબર નથી, યાદ નથી, એટલે રાતે ઉઘવા ના રે, હા રીતે ખાવા ના દે, ખાતી ઘરે કકડાતી રીતે રે. રડતી જાય ને ધણી ધમકારી જાય, ધમકાવતા રેડ જ ચુકવા હું આવી પછી બહુ એ થાય તો કંટાળો ના આવે. એટલે પહેલાથી આપણે મને એવું છે વિચાર છે મોક્ષ જ જોઈએ. નહીં સ્વતંત્ર મોક્ષ એટલે આપણે સ્વતંત્ર થયું, મોક્ષ ની બીજી વાત જોયે ને, સ્વતંત્ર એટલે આપણે પાવે છીએ કોઈ નામ લાગે. અને આપણે પોતે સ્વભાવ પોતાનો સ્વભાવ જ મોક્ષ છે, પણ આ તો બધું ઊંધું થઈ ગયું છે, છતું ગણું બગડી ગયેલી કડી હોય ને ફરી સુધારે ને હજી મદદ કરવાનું કલાકે લોડ નાખ્યા. તારો એક પેન્ટ સારો હોય તે છૂટી જાય તને ખરાબ લાગે ને? બસ લાગે લાગે. પાસ થાય ફર્સ્ટ ક્લાસ ખુશ થઈ જાય, ના પાસ થાય તો કીડા તો રાત ના આવે. પણ હમણાં બે મહિના પર જ બે વાર હું ફેલ થયેલો બે ટેસ્ટ, તો બી મને કશો વાંધો નહીં આવે. જ્ઞાન ને લીધે જ્ઞાન એટલું બધું કામ આવે ને. પણ પછી કોઈ પૂછે કે નાનથી એવું થયું કે પછી કે તને હવે કઈ ચિંતા છે ને, કઈ પડી છે જ નથી એમાં, પછી આપણે શું કેવું છે? ખબર પડી? જો તમે કીધું કે નહીં કે તને નાન પડી છું એટલે તને કઈ ચિંતા નહીં થાય, પછી અમુક કોઈ બીજું બી કહે કે તને હવે તું કઈ ટ્રાય જ નથી કરતો, અટેમ્પ જ નથી કરવો, ફાઇન ગ્રેડ હારો સારા માર્ક હારો, એવું કે આપણને શું કેવું છે? પછી આપણને શું કેવું છે? એમને કેવાનું ખોટું નથી, વ્યવહારમાં દુનિયા તો એવું જ કે ને, દુનિયા તો એવી ક્યારે થાય મતલબ ચાલતી નથી, ચાલતી આપડે તો ભાઈ સરસ ચાલે નથી ચાલતી એમનો ચાલુ કહેવાય, અને ચાલતી હે એમનો નથી ચાલતી કહેવાય. કોઈ પણ સ્થિતિમાં ભય રાખવા જેવું આ જગત નથી, કોઈ પણ સ્થિતિ એટલું બધું આ દુનિયા એવી સુંદર રીતે ચાલે છે, કોઈ પણ સ્થિતિ. હવે પેલો મૂર્ખ માણસ હોય એ પ્લેનમાં બેઠો તો નથી પડી જશે, શું થશે તે આવેલા સ્થિર રીતે એ ઇન્ડિયા આવતા સુધી પડી જાય, શું થાય પડી જાય શું થાય એવું વિચારે જ નહીં. આ જગત તો નરી ભયવાળું છે, એને નિર્ભય બનાવી સુઈ જાઓ, શું કહે નિર્ભય બનાવીને સુઈ જાઓ. હા, અને કશું જતું રહેતું નથી, એના એ થાય છે. આ આંગળી ગમે એટલું આપણે પાણી પીએ તો આ વાગે થાંભલા જેવી થવાની નહીં, એ આંગળી એની થોડી જોડે ત્યારે ઉતરી જાય. આપણે ખાઈ પીને સારા સે પૈસા વાપરવા, બસ હિન્દુસ્તાન માં 3-4 વર્ષે કોણ દુકાન પાડે છે? દુકાળ ના પડે તો લોકો બહુ નુકસાન કરે, દુકાળ ની જરૂરી ત્યાં છે એવું એમ લાગે છે. ત્યાંથી દુકાળ ની જરૂરિયાત છે, હલકા લોકો જે ખેતીવાડી કરે છે ને હલકા લોકો, તે લોકો જો ખાવાનું ખુબ મળે ને તો પછી એમને રોગ ના હોય, એટલે શરીરે પથરા જેવા થઈ અને પછી મગજ ધૂમ થઈ જાય ને, ત્યારબાદ લોકોને ગોળીઓ મારે, એટલે ભૂખ્યા ને ભૂખ્યા રહેવા દે કુદરત, એમને જ્ઞાન ચઢવા જ ના દે એમ. ગુજરાત બધું બરોબર, બાકી એમને રોગ ના હોય, રોગ તો આ ઊંચી ના થવાનું ભાઈ, શાક આપ્યું હોય ને ધરીને ખાવાનું નહીં મળતું, આ સરકાર એમ પાસે પડી જાય, ધરીને ખાવા પડે, શું થાય છે પરિણામ તો જોજો, દારૂ પીધી કશે કુદરતે બધી ગોઠવણી કરી, કુદરત કઈ ખોટી આપી, કુદરત પર છોડી દે, લોકો હેલ્પ કરી દે, ખબર નથી, આજ એક જ ઓટલો ખાવ મળ્યો, ખબર ને બધું ખબર છે, હિસાબ જ છે, ઘેર કે ગોરી આવે, ક્રિયા બધી છે, ફાઇલ ની અક્રિયતા આપણી છે, કોઈ ક્રિયા આપણી નથી આમાં, જ્ઞાતા દસતા જાણવું જોવું, ક્રિયા બધી જ જાતની હોય તે બધી ફાઇલ ની, ફાઇલ ઉપર બધી અંદર ચિત્રી લે ફોટો સાચો દેખાવ બધા. દાદા જેની પાસે ના રહેતા હોય કાયમ, તેને એમ લાગે ને કે મારી પાસે દાદા નો ફોટો છે, એકલા ને આપવાનું, દાદા મનમાં ઉતર્યા નથી, નિર્દેશ માં ઉતર્યા નહીં, તેને ઉઠાઈ મૂક્યા બહાર, પાંચ સાત છોકરા ઉઠાઈ અને બહાર મૂક્યા, આવી નહી ચાલે ને, હવે આમાંથી જેટલી થાય એટલે કહેજો, હલકી બહુ સમય જેટલો શુદ્ધમાં રહે એટલો કસો, નહી તો સમય નો સાર વ્યર્થ ગયો, સમય નો કમો ગયો, જોડે રહે સમય જાય ના, એ તો સમય જોડે રહી નો શું વિચાર કરતો હોય, શું કેવાય, બરોબર છે, ઘણું ખરું પણ વિચાર નથી આવતા બિલકુલ, ના એ તો અહીં ના આવે, પણ બીજી જગ્યાએ તો, બીજી જગ્યાએ તો આવે જ, દાદા નો સત્સંગ, દાદા ન હોય, હાજરી દાદા ની ન હોય અને સત્સંગ થતો હોય ત્યારે પણ વિચાર નથી આવતા બીજા, ભાવ પૂછો કે પાંત્રીસે ડોલર એને મોકલ્યા છે અક્રમ વિજ્ઞાન, હમ પેલું પૂછાણ કરું, ધક્કો મારવો પડે, હેન્ડલ મારવું મારવું પડે, નવે નવું એટલે બધી સરખું થઈ જશે મેરેજ. અક્રમ જ્ઞાન એટલે શું? બઉ દાડા પગથિયા ચડ્યા પડે, પેટ પોચ્યા નથી અને ચડે વળી પાસે બોલે શું નામ છે? મફતભાઈ કોઈ પાસે ભેગો થાય મફત જઈ કેન્ટીન છે, 4000 પગથે ઉતારી પાડે તો સંતપુર ચડે હાલ ફરી ત્યારે ઉતારી પાડે તો ભાઈ ને. અને સંતપુર છે આ રસ્તા ના માર્ગી ને આપડી જોઈ જોઈએ એ પગથે ચડતા હોય, આપડે ચડતા એ આપડે આગળ આગળ ચાલે, આપડે એની પાસે પાસે ચાલીએ. આ તો જયારે અક્રમ વિજ્ઞાન નીકળે, લિસ્ટ માર્ગ નીકળે ત્યારે ચિંતા બિનતા કશું થાય નહીં, નિરંતર સમાધિ રહે. ઘેર બેઠો બૈરી છોકરો હાથે કોક ભયો નીકળે છે, નિરંતર સમાધિ. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, હા છોડતા છોડતા ઉપર જેમ જેટલું છોડ્યું એટલું ચડ્યા ઉપર, હલકા થયા એટલું ચડ્યા, ભારે હોય તો નીચે. સમજાય થોડું બધું? પછી કહો આગળ વાળે પૂછો બધું. એકાદ શબ્દ હાથો દોડેલો ને એવું બધું ચાલે છે? એકાદ શબ્દ અત્યારે સુધી હાથો જાણેલો છે કે એવું ચાલે છે? ના ના, અનંત અવતાર થયા આ ક્રમિક માર્ગ માં તો એકાદ શબ્દ કઈ જાણ્યો છે કે એવું તો ચાલે છે? અનંત અવતાર થયા ભટકી પણ કઈ જાણ્યું છે કશું? એક શબ્દ કઈ જાણ્યો હોય તો મને કહો કે આ મેં જાણ્યો છું, તો શું જાણ્યું છે તમે કહું? તો એમ કોડ કરી આલું ભાઈ આ હાથી છે કોડું આધ્યાત્મિક રીતે આ અવતાર માં આટલા આવ્યા એવું કોઈ જ્ઞાન અમારી પાસે છે નથી ને, કોઈ શક્તિ નથી એટલે કઈ જાણ્યું જ નથી એમ. આપડે આ જગત સાચું છે ખોટું છે કોને બનાવ્યું છે આપડે કરીએ છીએ કોઈ બીજો કોઈ કરી આલે છે એ તો બધા એમાં કઈ વિચાર્યું થયું? જગત કોઈનું બનાવેલું છે, ઠીક છે જગત કોઈનું બનાવેલું છે એમ કે તમને શું લાગે છે? એક વાર તમે કહો પછી હું કઈ આવ્યું. જગત નો કોઈ કરતા હું નથી માનતો, જગત નો કોઈ કરતા હું માનતો નથી એમ. એ જ સાચી વાત, કરતા કરતા કોઈ છે જ, કરતા હોત તો આપણે તેલ કાઢી નાખ્યું. કરતા કોઈ માનતો, હા એટલે ગોડ ઇઝ ક્રિએટર કે છે ને, એ એમની વ્યૂ પોઈન્ટ થી બાકી ખરેખર વાસ્તવિક માં એવું નથી, સમજો ને? વાસ્તવિક માં ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ થયેલું છે. જો આટલું તો એ જોવાનું છે, આટલું કઈ ખોલ જાય ગમે તે, આટલું તમે જોવાનું છે એ વાત ચોક્કસ. હવે બીજું શું જોવાનું છે કહો? બહાર કહેવાય નથી, કહેવાય નહીં ભગવાન ભગવાન કરતા નથી એમ બહાર કહીએ તો મારા સ્ટોર માં કશું રહેવા ના દે, લઈ જાય લોકો. એટલે દીકરા મારી લોકો દેખાડા કર્યું છે, સમજદાર માણસ ને માટે નથી પણ પેલું બીકના માટે કહ્યું છે, એટલે બીક ના છૂટી જઈ જાય. શું કહ્યું? તમારે બહાર તો કહેવું પડે ભગવાન ખર્ચ કરીએ તો, સમજ પડી ને? આત્માને પહેલી કઈ ગતિ પ્રાપ્ત થઈ? આત્માને પહેલી કઈ ગતિ પ્રાપ્ત થઈ એમ? ના એની પહેલી ગતિ હોતી જ નથી ને, પહેલી બીજી આ જેમ કાટ કાટ વર્ગે છે લોકોને, તો પહેલો કયો કેટલો વર્ગ્યો હોય એવું કશું કહે નહીં, ધીમે ધીમે બધું વધતું જાય. કોઈનો કોઈ કોઈનો કઈ અવતાર પહેલો તો લેવો પડ્યો હોય ને, હે કોઈક ને કઈ એક તો કઈ અવતાર પહેલો તો લીધો હશે ને એમ. અવતાર પહેલો તો કઈ લેવો નહીં, તમે અવતાર પર પાછા ઉતારી આવે. મનુષ્ય ભાવ પામ્યા પહેલા એક ઇન્દ્રિય જીવ નો એક જરા કોણું હોય તેના દ્વારા છે, તેના આધારે જીવવાનું, એટલો પ્રકાશ મળે તેના આધારે જીવવાનું. પછી ધીમે ધીમે ધીમે બે ઇન્દ્રિય થતો જાય, પછી ધીમે ધીમે ત્રણ ઇન્દ્રિયો પૂરતી જાય, પછી ચાર ઇન્દ્રિયો પૂરતી જાય, પછી પાંચ ઇન્દ્રિય પૂરતો જાય. હંકાર જાગ્યા પછી બંધ થાય છે, બીજું વૈજ્ઞાનિક રીતે થાય છે. એક ઇન્દ્રિય પણ એને કેમ પ્રાપ્ત કર્યું? પરિવર્તન કર્યા કરે છે, પરિવર્તન થતા થતા થતા એને છે તે બધી અસર થઈ જાય છે. કોઈ પણ આત્મા, કોઈ પણ જીવ પેલો એકિન્દ્રિયમાં કેમ જન્મ્યો? દેવગતિમાં કેમ ન જન્મ્યો? આવરણ છે ને તેની મેં પોતે જીવતો એવો એવો છે, એમાં કશું થયું નથી. જીવન આ તો એની પછી આવરણ ચડી ગયું છે આ બીજા બધા સંજોગો નહીં, તેની મેં એક ફક્ત એક જ પાણા જેટલું હોય છે તેના આધારે જીવે છે. ભાન નથી હોતું એને, કાપીએ મારીએ કરીએ તો એમ ભાન નથી હોતું. એવી અવસ્થા કેમ પ્રાપ્ત થઈ? અવસ્થા કેમ પ્રાપ્ત થઈ? એને કશું થયું જ નથી, એ તો આપણને એવું લાગે છે કે મને આવી પ્રાપ્ત થઈ. દરેકે કર્મ તો, કર્મ તો મનુષ્યમાં આયા પછી જ બંધાય, પેલા કર્મ જ નથી બંધાતો. તો એક ઇન્દ્રિય રૂપે કઈ રીતે પ્રાપ્ત થયું એમ? ના એને કઈ નહીં, એક ઇન્દ્રિયમાં કશું થયું નથી, એ તો પોતા આત્મા તેવો તેવો જ છે. તો પછી બે ઇન્દ્રિયમાં કેવા આવ્યો? જેમ આ ધોધ પડતો હોય ને, બે ઇન્દ્રિયમાં કેવી રીતે આવ્યો? ના ના, પણ ધોધ પડતો હોય એને પરપોટા થાય તેને કોને કર્યા છે ને, જેવું બધું આ થયા કરે, કોઈ મોટો થાય, કોઈ નાનો થાય, કોઈ અને પછી એવા ઘાસ બ્રાહ્મણ બધા એમ બધા માથો તું કોને હોય, અને પછી કોઈ બે એક મિનિટમાં છૂટી જાય, કોઈ બે મિનિટ છૂટી જાય, બે ત્રણ મિનિટ ચાલે ખરો, એટલે બધું હા બધું સાયન્ટિફિક સર્કલ છે, એવિડન્સના આધારે ચાલે છે. પછી બે ઇન્દ્રિયમાં શી થયો? ત્યાં પછી એક ઇન્દ્રિયમાં બહુ વખત રહ્યો એટલે પછી એનો એનું અજવાળું બીજું ખૂટ્યું, એટલે તો આગળ બીજા અંશે અજવાળું થયું. બે ઇન્દ્રિય થયો એટલે પછી હાલતો ચાલતો થયો, હાલતો ચાલતો, અને મારીએ તો લોહી નીકળે, પડવું નીકળે, અને એક ઇન્દ્રિયમાં લોહી પડવું નીકળે નહીં. પછી ત્રણ ઇન્દ્રિય થાય, એડવાન્સ ચાર ઇન્દ્રિય થાય, તે એની મહેર જ બધું થયા કરે, કઈ કર્મના ઉદય છે. પાંચ ઇન્દ્રિય મનુષ્યમાં આવ્યા પછી જ છે ફરી કર્મ બસતો થયો. હું જાણ્યું, હું અહંકાર એ થયો, કરતા થયો તો ફરી કરતા જ નથી. મનુષ્ય પણ શા માટે કેવી રીતે પ્રાપ્ત કર્યું? શું કે છે ભાઈ, મનુષ્ય પણ કેવી રીતે પ્રાપ્ત થયું? આ તો સહેજા છે જે ઉપર ચડતા ચડતા ચડતા કઈ મહેનત કરી નથી અત્યારે સાધે થવાનું. હિન્દુ ધર્મ તો કે છે કે દસ અવતારે દુર્લભ એવો મનુષ્ય બહુ પ્રાપ્ત. એ તો વારે સૌથી પહેલો શરૂઆત થાય છે ને, તેમાં કઈ મહેનત નથી. પછી તો એ પોતે પાછો પાપ બધી આવી હતી, પછી જાણવાનું જાય છે, પછી અહીં આવે છે, તેથી દુર્લભ કર્યો. અહીં અહીંથી પછી ખસતો નથી, અહીં નહીં ત્યાં જો સારું કામ કરે છે તો ક્રેડિટ થાય છે, ક્રેડિટ થાય એટલે ક્રેડિટ ભોગવા જાય, દેવગતિમાં જાય, સારું મનુષ્ય હોયમાં જન્મે, અને પાપ બધે ત્યાં ડેબિટમાં થાય, ડેબિટમાં જાનવરમાં જાય, નર્કમાં જાય, ત્યાં આગળ ભોગવીને પછી અહીંનો અહીં મળે, અહીં આવે ત્યાર પાછો અહંકાર કરીને કર્મ બાંધે. મનુષ્ય એકલા જ કર્મ બાંધે, બીજું કોઈ જાનવર બાંધે કોઈ કર્મ બાંધતું નથી. આ ગાય ગાયો ભેંસો ગધેડું બધું કોઈ જાનવર મનુષ્ય જાય, કોઈ દેવ લોકો કર્મ બાંધે નહીં, દેવ કર્મ ના બાંધે, કોઈ મનુષ્ય કોઈ કર્મ બાંધે નહીં. બીજા બધાનો કર્મ છૂટે છે અને મનુષ્યો કર્મ છૂટે છે અને બાંધે છે, બંને કઈ જય શ્રી વાત કરો બધી, અમે વાત કરવા, વાત કરવાથી ખુલાસા થાય. સાહેબ એમાં મને મનમાં કોઈ વાત બેઠી નહીં, એમાં શું કે કોઈ વાત મનમાં બેઠી નહીં. દેવગતિ એની મેચ સહજ રીતે પ્રાપ્ત થાય દેવગતિ સહજ રીતે પ્રાપ્ત ના થાય, મનુષ્ય ગતિ સહજ રીતે પ્રાપ્ત થાય. મનુષ્ય ગતિ પણ સહજ રીતે પ્રાપ્ત થાય, પહેલી શરૂઆત પહેલી ફર્સ્ટ મનુષ્ય ગતિ એટલે આથી તો આફ્રિકન જઈએ છે ને તે મનુષ્ય ગતિ. કયા દર્શન એ લખ્યું છે કે મનુષ્ય ગતિ સહજ રીતે પ્રાપ્ત થાય છે આ રીતે? બધા એટલે લખવાની શી જરૂર છે? હું કઉ છું, જોઈને કઉ છું. મને હું તો પ્રણયકાર સત્ય કઉ છું, એને પૂછે ને હું વાંચી શકું. મને એમ કે કયા શાસ્ત્ર શાસ્ત્રમાં કેટલી વાત આવી છે તે જોડે ને રૂપિયા ચાર એવી વાત આવી છે. બીજી બાર જ્ઞાની પહોંચે છે એટલે અમને સાથે આ ચાર વેદ છે ને એમાં ચાર વેદ ના ઉપરી કહેવાય છે. ચાર વેદ શું બોલે? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, મેથી મેથી મેથી ધેટ. અમે કઈ ચાર વેદ ના ઉપરી ગણાય. એ અપેક્ષા છે કે એકેન્દ્રિય માંથી પંચેન્દ્રિય માં કેટલી બધી યોનિઓ માંથી તમારે પસાર થવું પડે છે. અમારી પાસે પુસ્તક નો પુરાવો છે. અમારે સુક્ષ્મતા બધી વાત દેખાડી, ભગવાન દેખાડીએ, બધું તમે જે માગો એ દેખાડીએ. માગતો માગો એ આપીએ હું, પણ નિમિત્ત છીએ. ને શું છે? જો આપના જ કૃપાથી મળતું હોય તો કર્મવાદ જતો રહેશે. પછી જો આપની જ કૃપાથી મળવાનું હોય તો કર્મવાદ ને કોઈ નહીં માને. નહીં, કર્મવાદ છે ને, કર્મવાદ કર્મ કર્મ ભસ્મીભૂત કરવાનો અધિકાર વાળા છે. કૃષ્ણ ભગવાન ગીતામાં જોયા છે, જ્ઞાની પુરુષ કર્મ ભસ્મીભૂત કરી નાખે. હા, એમનો કર્મ ભસ્મીભૂત થયા તે એને પોતાની જાગૃતિ આવી કેવું સુધાર નહીં બેસી. હું બધા પાપો નો નાશ કરી શકું છું એ વાત હું માનતો નથી. ભગવાન કહ્યું છે, ઈસુ ખ્રિસ્ત પણ એ જ કે છે ને, ઈસુ ખ્રિસ્ત ના આજે એ જ કે છે કે હું બધા કર્મો મારી પાસે આવો, મારી પાસે આવવાથી મારું શરણ સ્વીકારવાથી મારું શરણ સ્વીકારવાથી બધા પાપો નો નાશ કરીશ, બધા દુઃખો નો નાશ કરીશ. ઈસુ ખ્રિસ્ત આધારિત ના કહેવાય, આપડે તો આધારિત કહેવાય. કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ કહેવાય, કહેવાય તેવા. અને તે તમને કરી આપી ને પાપ ભસ્મીભૂત કરી આપી, તમે બીજા પોંસરા થઈ જાવ. આ માતા છે ને તે વાંસરા થઈ જાય, બીજા પોંસરા થઈ જાય ને માતા ને પોંસરા થયા એવું છે ને પાપ ધોવાઈ જાય. એટલે પાપ ધોવાય પણ કઈ પાપ બોલે? આ પાપ બોલે બધું કોણ બોલે? પાપ ના બોલે. હા, પણ ધોઈ જાય શાંત થઈ જાય. એટલે અમારી વાત તો તમારે માનવી જ નહીં. શું કહ્યું? અમે તમે માગો એ આપવા તે તમારે માનવી જ નહીં, તમારા હાથમાં કબૂલ કરે તો જ માનવી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેશ બેંક છે આ તો, તમે જે માગો એ આપવા છે. મારા પુણ્ય વગર, પુણ્ય હોય કે ના હોય એ અમારું મારે જ વાત નથી. મારી પણ મંદિર લોકો કે છે તમે આ 40-50 હજાર તમને બધાને જ્ઞાન આપ્યું છે એ બધાને અધિકાર છે. મને મળ્યો એનો અધિકાર છે કે મને મળ્યો દારૂ. હું કાલે અમેરિકાનો પ્રમુખ થવું છે તો આપ આપી શકશો? આપ બનાવી શકશો? હું કાલે માગું કે મારે અમેરિકાનો કાલ પ્રમુખ થવું છે. ના, પણ મારે અધિકાર નહીં જોવાનું. મને ભેગા થયા એ અધિકાર, તમે કેમ કરીને ભેગા થયા? હું આપને મળ્યો, મને આપ કહો કે આપી શકો તો મારે કાલે અમેરિકાના પ્રમુખ થવું છે. શું કહે છે ભાઈ? મારે કાલે અમેરિકાના પ્રમુખ થવું હોય તો તમે શું કરી શકો? પ્રમુખ થવાનું એ અમારું બધું, અમારે આજ્ઞા પાડવું બધું પ્રમુખ કરી આપીએ. ચાલો, કોઈ બાબત તૈયાર છે બોલો, કોઈ કરવા તૈયાર છે? હા, પણ પછી કરી આપું તમે. મારી આજ્ઞા જો પાડો તો તમે જે ધારો એ થઈ શકો. અહીં તો બધું અહીં જીતી તો કેશ ને રોકડી જ છે આ તો. પણ એક વાર તમારા મનમાં ઉતરવું જોઈએ. મનમાં ના ઉતરે ત્યાં સુધી હજુ નહીં આને આત્મા કબૂલ કરવો જ જોઈએ. ના કરે તો કોણ તો એની આવી હોય તેથી જોડે જઈને ના કરતો હોય, નહીં તો કરવો જ જોઈએ. એને શું કહ્યું? તમે કહ્યું કે વર્લ્ડ નીતિ કોઈ બનાવી નહીં હોય એ લાગે છે, તેનું સર કરવું જોઈએ. બરોબર, કરેક્ટ છે. હવે આ કોણ કરે છે? તમે કરો છો, ભગવાન કરે છે? આજે અત્યારે ચલાવો છો છે કઈ પ્રવૃત્તિ? એમ નઈ, પેલું તો બધું આના આધારે ચાલ્યા કરે છે. હવે ચાલ્યા કરે છે એના આધારે, પણ તમારી ક્રિયા શું રહી? કામ રહ્યું છે? તમારું શું કામ રહ્યું? પેલું કર્મ ના આધારે બધું ચાલ્યા કરે. બસ એ સારા ને ખોટા કર્મ કરવાનું. સારા ને ખોટા બે કર્મ કરવાનું અત્યારે કામ એ રહ્યું. સારા ને ખોટા કર્મો કરવાનું મારું કામ રહ્યું. સારા ખોટા કર્યા છે તે તો કરેલા જ છે ને. ચાલુ પણ કરવાના. ચાલુ કરવાની ક્યાં બંધ થઈ ગયા? કર્મ સી રીતે સારા ખોટા તમે જાણો? જે કઈ સાધન છે તમે કર્મ જાણો કે આવું છે ખોટું? જ્ઞાની જેને જ્ઞાન પ્રાપ્ત થયું એ બધાએ બતાવ્યું કે આ કામ કરવાથી કર્મ સારા કર્મ બંધાય છે, આ કામ કરવાથી ખરાબ કર્મ બંધાય છે. એ જીત જાણ્યું. આપણી પાસે કોઈ શક્તિ નથી. હા હા, પણ મારું કહેવાનું કઈ શક્તિ ના આધારે કર્મ તમે કરવાના હતા? તમારા સંદાસ કરવાની શક્તિ છે? એક તમે ઇન્ડિવિજ્યુઅલી સંદાસ કરવાની શક્તિ છે તમારામાં? એ લખો તમારું ઓન યોર ઓન. એટલે તમે તમે કેમ કે તમારા કરતા ચોપડું પણ લાગે છે તમે કહો છો કે અમે જ્ઞાની કહ્યું કરવાનું? શું જ્ઞાની કહ્યું? કર્મ સારા આગળ ખોટા એ જ્ઞાની એ કહ્યું કે આ એક ચોરી કરું તો ખોટું કર્મ કર્યું એમ જ્ઞાની કહ્યું એ મેં માન્યું. એમ ચોરી કરવાથી ખોટું કર્મ કર્યું એ જ્ઞાની એ કહ્યું એમ મેં માન્યું. ચોરી કરતો હોઉં અને મને એમ થાય કે ખોટું છે એ જ્ઞાની એ કહ્યું એટલે મેં માન્યું એમ. હા માન્યું, બરોબર છે એ માન્યું. તમે તમે ચોરી કરો ખોટું છે એવું માન્યું, એ તમને કોઈક ના કહેથી જાણી કે આ ભાઈ ખોટું છે ના સારું છે, એટલું થોડું ઘણું જેટલું જાણ્યું હોય એ કરું. પણ તેમાં કરનાર કોણ? ચોરી કરનાર કોણ? શરીરમાં રહેલો આત્મા. એ ચોરી પૂર્વકર્મ કરાવડાવે. પૂર્વકર્મ પાતા બધી ચોરી કરાવડાવે છે અને મારી ઉપાધિ કરે છે. ચોરી એ કરાવડાવે, દોને અપાવડાવે છે એ પૂર્વકર્મ. કોક ને ખૂન કરી નાખે તે પૂર્વ કર્મ, અને કોક ને દાન જીવતો કરી નાખે છે તે પૂર્વ કર્મ. પૂર્વ કર્મ ના આધારે આ બધું ચાલે છે. તમે સંદાસ જાવ તે પૂર્વ કર્મ. તો તમે તમે શું કર્યું એ કહો ને. પેલા માટે દરેક વસ્તુ તમારા એજ્યુકેશન તમારા એજ્યુકેશન માં અન્ય રોલ તમે શું કીધું? તો બધું તમે કહ્યું છે કોને કર્મ ના આધારે ચાલે છે. તમે પોતે પરણ્યા? હે, તારી બેઠા ને બધું કર્યું ને, કઈ પુછાત કરેલો તારથી તને? તેના માટે કશો પણ કોઈ પણ જાતનું કેમ ઘેર થી નીકળ્યો ત્યાં ગયો એના ઘેર ગયો ત્યાંથી પરણ્યો અને પુરસાદ કરે છે? મારા ઘરે થી નીકળીને તેના ઘરે જઈને પરણી આવ્યો, પુરસાદ નથી? ચક્રવાત એટલે ડોન્ટ ફીલ કે બહુ તમે માનવ જરૂર નથી, જે થાય છે ઉલટું બધાને જાણવાનું મળે છે, ખુલાસો ભી એમાંથી નીકળશે. હું જોયું તે જ મને. I don't think you remember, but I came to see him that time. He knows everything. When he came to Okri, he said, Raman is coming. Kache ke mane kadaj bhuli gaya ase, kache gaye varse aayo to. Na, na, na, na, na, na, na. No, he says, no, I have not forgotten. Kahi vaatit karo, vaatit karit karo. He cannot. You throw a couple questions. Can he follow him back? Oh, yeah. Hindi mein vaat kari padse. ડોક્ટર રામન ને હિન્દી માં થોડું થોડું સમજાય, બાકી ગુજરાતી નહીં સમજાય. હિન્દી માં પૂછો મને. થ્રો કપલ ક્વેશ્ચન. તમામ વાત પૂછનાર ને ખબર નથી હું કોણ છું. તમે મફત બી છો? આ ભાવ માં